શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 75, ઇન્દ્ર દ્વારા ભગવાનનો અભિષેક, શ્રી કૃષ્ણ અને ગોપોની વાતચીત, રાસલીલા તથા અરિષ્ટાસુરનો વધ. વ્યાસજી કહે છે, ઇન્દ્રયજ્ઞ બંધ પડવાથી દેવરાજ ઇન્દ્રને બહુ ક્રોધ ચડ્યો. એમણે સમર્થક નામના મેઘોને કહ્યું, મારી વાત સાંભળો અને હું જે આજ્ઞા આપું તે વિના વિચારીએ પૂરી કરો. ખોટી બુદ્ધિવાળા નંદ બાવાએ બીજા ગોવાળો સાથે મળીને કૃષ્ણના બળ પર ઉન્મત્ત થઈને મારો યજ્ઞ બંધ કરી દીધો છે. તેથી એમની જે સૌથી મોટી આજીવિકા છે અને જેમનું પાલન કરવાના કારણે તેઓ ગોપ કહેવાય છે, તે ગાયોને મૂસળધાર વૃષ્ટિથી પીડિત કરો. હું પણ પર્વતના શિખર જેવડા ઊંચા ઐરાવત પર બેસીને વાયુના સંયોગથી તમારી સહાયતા કરીશ. દેવરાજની આવી આજ્ઞા મળતા મેઘોએ ગાયોનો સંહાર કરવા માટે બહુ ભયંકર વંટોળ અને વરસાદ શરૂ કર્યો. શણવારમાં પૃથ્વી, દિશાઓ અને આકાશ મૂસળધાર વૃષ્ટિના કારણે એક થઈ ગયા. વરસાદની સાથે પવન પણ બહુ આક્રમક બનીને વહી રહ્યો હતો. એના કારણે થરથરથી ગાયો પ્રાણ ત્યાગવા લાગી. કેટલીક ગાયો પોતાના પડખામાં વાછરડાને છુપાવીને ઊભી હતી. ભયંકર વૃષ્ટિના જળથી કેટલી ગાયો અને વાછરડા તણાઈ ગયા. વાછરડાઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી. વાયુના વેગથી તેઓ ધ્રુજી રહ્યા હતા. શ્રીકૃષ્ણે જોયું કે ગાયો, ગોપીઓ અને ગોવાળાઓથી ભરચક આખું વ્રજ અત્યંત સંકટમાં છે. ત્યારે એમણે એમની રક્ષા માટે આ પ્રમાણે વિચાર કર્યો, એવું લાગે છે આ બધું દેવરાજ ઇન્દ્રનું કાર્ય છે. પોતાનો યજ્ઞ બંધ થવાથી એ અમારા વિરોધી થઈ ગયા છે. આવા સમયે મારે સંપૂર્ણ વ્રજની રક્ષા કરવી જોઈએ. આ ગોવર્ધન પર્વત મોટી મોટી શિલાઓથી યુક્ત છે. એને જ પોતાના પરાક્રમથી ઉખાડીને હું વ્રજની ઉપર છત્રની જેમ ધારણ કરીશ. આવો નિશ્ચય કરી શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વતને ઉખાડી લીધો અને તેને લીલાપૂર્વક એક જ હાથ પર ધારણ કર્યો. પર્વત ઉખાડ્યા બાદ જગદીશ્વર શ્રીકૃષ્ણે ગોવાળાને કહ્યું, મેં વરસાદથી બચવાનો ઉપાય કરી દીધો. તમે બધાએ આની નીચે પવનની લહેરથી ન અડે એવા સ્થાને આવી જાઓ. કોઈ પ્રકારનો ભય રાખશો નહીં. પર્વતના પડવાની આશંકા છોડી દો. ભગવાનના પ્રમાણે કહેવાથી સમસ્ત ગોપ ગાડાઓ પર ઘરવખરી લાદીને ગાયોની સાથે તેની નીચે આવી ગયા. વર્ષાના તોફાનથી પીડિત થયેલી ગોપીઓ પણ ત્યાં આવી ગઈ. શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વતને સ્થિરતાપૂર્વક ધારણ કરી રાખ્યો હતો. તે લગીરે હાલતો ડોલતો ન હતો. વ્રજમાં રહેનારા ગોપીજનો હર્ષ અને વિસ્મય ભરી દ્રષ્ટિથી તેમને જોતા રહ્યા. તેઓ પ્રેમપૂર્વક અનિમેષ નેત્રોથી જોતા રહીને ભગવાનની સ્તુતિ કરતા હતા. નંદના વ્રજમાં મેઘોએ સતત 7 રાત્રિ સુધી વૃષ્ટિ કરી. તેઓ ઇન્દ્રની આજ્ઞાથી ગોવાળાનો વિનાશ કરવા કૃત નિશ્ચયી હતા. પરંતુ શ્રીકૃષ્ણ ત્યાં સુધી તે પર્વતને ધારણ કરીને ઉભા જ રહ્યા. આથી ગોકુળની પૂર્ણ રક્ષા થઈ અને ઇન્દ્રનો પ્રયાસ વિફળ રહ્યો. ત્યારે એમણે મેઘોની વૃષ્ટિ કરતા રોકી લીધા. વાદળો વિખરાઈ ગયા, આકાશ સ્વચ્છ થઈ ગયું અને ઇન્દ્રનો આશય સફળ ન થયો. ત્યારે સમસ્ત વ્રજના લોકો પ્રસન્નતાપૂર્વક ત્યાંથી નીકળીને પાછા પોતાના સ્થાન પર આવ્યા. પછી શ્રીકૃષ્ણે પણ મહાપર્વત ગોવર્ધનને યથાસ્થાને મૂકી દીધો. વ્રજવાસીઓ વિસ્મિત થઈને એમની આ લીલા જોઈ રહ્યા હતા. શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વત ધારણ કરીને ગોકુળને બચાવી લીધું. એ જાણીને ઇન્દ્રને શ્રીકૃષ્ણના દર્શનની ઈચ્છા થઈ. એ એરાવત પર આરૂઢ થઈને વ્રજમાં આવ્યા. ત્યાં દેવરાજે ગોવર્ધન પર્વતની પાસે શ્રીકૃષ્ણના દર્શન કર્યા. તેઓ ગોવાળના રૂપમાં ગાયો ચારી રહ્યા હતા. તેમનું પરાક્રમ અનંત હતું. સમગ્ર જગતના રક્ષક ભગવાન શ્રીકૃષ્ણ ત્યાં ગોપ બાળકોની વચ્ચે ઊભા હતા. ત્યાં પક્ષીરાજ ગરુડ અદ્રશ્ય રહીને શ્રી હરિના મસ્તક પર પોતાની પાંખોથી છાયા કરી રહ્યા હતા. એ જોઈને ઇન્દ્ર એકાંતમાં એરાવત પરથી ઉતર્યો અને પ્રેમપૂર્વક અનિમેષ દ્રષ્ટિથી જોતા જોતા ભગવાન મધુસૂદનને હસીને કહ્યું, મહાબાહુ શ્રીકૃષ્ણ, હું આપની સમક્ષ જે કાર્ય માટે આવ્યો છું તે સાંભળો. મારા માટે કોઈ બીજાઓ વિચાર કરવો ન જોઈએ. પરમેશ્વર, આપ જ સમગ્ર જગતના આધાર છો અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભૂતળ પર અવતીર્ણ થયા છો. મારો યજ્ઞ બંધ થવાથી મારા મનમાં વિરોધ જાગી ઉઠ્યો અને મેં ગોકુળનો નાશ કરવા માટે મહાન મેઘોને वर्षा करवानी आज्ञा करी, एमने जा ताराजी सर्जी छे। परंतु आपे गोवर्धन महापर्वत ने उखाड़ी ने सगड़ी गायों ने बचावी लीधी छे। वीरवर आपना अद्भुत कर्म थी मने बहु प्रसन्नता थई छे। कृष्ण, हूँ तो हवे एवं मानु छू कि आजे ज देवताओं बधु प्रयोजन सिद्ध थई गयुं, केम के आपे एक ज हाथ पर गिरिराज ने उचकी राख्यो हतो। श्रीकृष्ण, आपे गोवंशनी बहु मोटी रक्षा करी छे, तेथी आपनु स्वागत करवा माटे हूँ गायोनी प्रेरणा थी अहीं आपनी पासे आव्यो छुं। गायोना आदेश अनुसार आजे हूँ उपेन्द्रना पद पर आपनो अभिषेक करीश। आजथी आप गायोना इंद्र थईने गोविंद नामथी विख्यात थशो। आ प्रमाणे कहीने इंद्रे एरावत हाथी परथी कलश उतार्यो, एमां पवित्र जल भरेलू हतुं। તે દિવ્ય જળ વડે તેમણે શ્રીકૃષ્ણનો અભિષેક કર્યો। અભિષેક થયો તે સમયે ગાયોએ પોતાના સ્તનોમાંથી દૂધની ધારા વહાવીને પૃથ્વીને ભીંજવી દીધી। અભિષેકનું કાર્ય પૂરું કરીને સચિપતિ ઇન્દ્રે પ્રેમ અને વિનયપૂર્વક શ્રીકૃષ્ણને ફરી કહ્યું, મહાભાગ, આ બધું તમે ગાયોના આદેશથી કર્યું છે। હવે પૃથ્વીનો ભાર ઉતારવાની ઈચ્છાથી હું જે કંઈ નિવેદન કરું છું તે પણ સાંભળો। મારા અંશથી આ પૃથ્વી પર એક શ્રેષ્ઠ પુરુષ ઉત્પન્ન થયો છે, જેનું નામ છે અર્જુન। આપ એની સદા રક્ષા કરતા રહો। મધુસૂદન, અર્જુન વીર પુરુષ છે, એ આ ભૂમિનો ભાર ઉતારવામાં આપની સહાયતા કરશે। જેમ પોતાની રક્ષા કરીએ છીએ એ જ પ્રમાણે આપે અર્જુનની પણ રક્ષા કરવી જોઈએ। શ્રી ભગવાન બોલ્યા, દેવરાજ, હું જાણું છું ભરતવંશમાં તમારા અંશથી અર્જુનની ઉત્પત્તિ થઈ છે। હું જ્યાં સુધી આ પૃથ્વી પર રહીશ અર્જુનની રક્ષા કરીશ, મારી હયાતીમાં અર્જુનને કોઈ જીતી નહીં શકે। મહાબાહુ, કંસ, અરિષ્ટાસુર, કેશી, કુવલ્યાપીડ અને નરકાસુર વગેરે દૈત્યોને મરાઈ ગયા પછી મહાભારતનું યુદ્ધ થશે। તેની સમાપ્તિ થયા પછી એવું માની શકાય કે પૃથ્વીનો ભાર ઉતરી ગયો। હવે તમે જાઓ, પુત્ર અર્જુનને માટે ચિંતા કરશો નહીં। મારી સામે અર્જુનનો કોઈ પણ શત્રુ સફળ થઈ શકશે નહીં। માત્ર અર્જુનને માટે જ હું યુધિષ્ઠિર વગેરે પાંચ ભાઈઓને મહાભારતના અંતમાં કુંતીદેવીને પાસે સકુશળ મોકલી દઈશ। શ્રીકૃષ્ણના પ્રમાણે કહેવાથી દેવરાજ ઇન્દ્રે તેમને છાતીએ લગાડ્યા અને એરાવત પર આરૂઢ થઈને પુનઃ સ્વર્ગમાં ચાલ્યા ગયા। ત્યારબાદ શ્રીકૃષ્ણ ગાયો અને ગોવાળોની સાથે પુનઃ વ્રજમાં પાછા આવ્યા। ગોપીઓની આંખો તેમના માર્ગ પરથી હટતી ન હતી, તેમની દ્રષ્ટિથી તે માર્ગ પવિત્ર થઈ ગયો હતો। ઇન્દ્રના ગયા પછી ગોપોએ અનાયાસે જ અદ્ભુત કર્મ કરનારા શ્રીકૃષ્ણને પ્રેમપૂર્વક કહ્યું, મહાભાગ, તમે ગોવર્ધન પર્વત ઉંચકીને અમારી તથા ગાયોની મોટા મોટા ભયથી રક્ષા કરી છે। તાત, અનુપમ બાળ લીલા, સમાજમાં સામાન્ય ગણાતા ગોવાળનું શરીર અને આપનું દિવ્ય કર્મ આ બધું શું છે? આપે યમુનાના ધરામાં પ્રવેશ કરીને કાલીએ નાગનું દમન કર્યું, પ્રલંબને મારી નાખ્યો અને ગોવર્ધન પર્વતને હાથ પર ઉંચકી લીધો। આ બધું જોઈને અમારા મનમાં સંદેહ ઊભો થાય છે। હે અમિત પરાક્રમી શ્રીકૃષ્ણ, અમે શ્રી હરિના ચરણોના સમ ખાઈને સાચું કહીએ છીએ કે આપની આ દિવ્ય શક્તિને જોતા અમને વિશ્વાસ થતો નથી કે આપ મનુષ્ય છો, આપ દેવતા છો કે દાનવ, યક્ષ છો કે ગંધર્વ। આ બધી વાતોનો વિચાર કરવાથી અમને શું લાભ? આપ કોઈ પણ કેમ ન હો, અત્યારે અમારા બાંધો છો, તેથી આપને નમસ્કાર છે। અમે જોઈએ છીએ કે સ્ત્રી અને બાળકો સહિત સગળા વ્રજના લોકોનો આપના પ્રત્યે પ્રેમ વધી રહ્યો છે અને આ કર્મ પણ આપનું એવું છે જે સૌ દેવતા પણ કરી શકતા નથી। હજુ આપ બાળક છો, છતાં આપના બળની કોઈ સીમા નથી। અહીં આપે અમારી વચ્ચે જન્મ લીધો છે જે ઉચ્ચ શ્રેણીનો ગણાતો નથી। અમારી આત્મન આ બધી વાતો પર વિચાર કરવાથી આપ અમારા મનમાં શંકા ઉત્પન્ન કરી દો છો। ગોપોની આ વાત સાંભળીને ભગવાન થોડી વાર સુધી પ્રેમથી રિસાઈને ચૂપચાપ બેસી રહ્યા, પછી આ પ્રમાણે બોલ્યા, ગોપગણ, જો મારી સાથે સંબંધ હોવાથી તમને લજ્જા આવતી ન હોય અથવા જો હું તમારો પ્રિય છું તો આવા વિચાર કરવાની શી જરૂર છે? જો મારા પર તમારો પ્રેમ છે અથવા હું તમારી પ્રશંસાનો પાત્ર છું તો મારા પ્રત્યે પોતાના બંધુ બાંધવો જેવો જ પ્રેમ રાખો। હું ન દેવતા છું, ન યક્ષ છું, ન ગંધર્વ છું કે ન દાનવ પણ છું, હું તો આપનો બંધુ બનીને ઉત્પન્ન થયો છું, તેથી આ પ્રમાણે જ તમારે માનવું જોઈએ, આ સિવાય કોઈ પણ વિચારને મનમાં સ્થાન ન આપવું જોઈએ. શ્રી હરિના આ વચન સાંભળીને ગોપ મૌન થઈ ગયા. એવું એવું વિચારીને કે કનૈયો અમારી વાતો સાંભળીને રિસાઈ ગયો છે, ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયા. ત્યાર પછી એક દિવસ રાત્રિના સમયે શ્રીકૃષ્ણે જોયું કે આકાશ સ્વચ્છ છે, શરદ પૂર્ણિમાનો ચંદ્ર પ્રકાશ ચારે બાજુ પ્રસરી રહ્યો છે, રાત્રે વિકસિત કમળ ખીલ્યા છે જેની આનંદમય સુગંધથી સગળી દિશાઓ મહેકી રહી છે, વનમાં ચારે બાજુ ભ્રમરો ગુંજી રહ્યા છે જેનાથી તે વનરાજી અત્યંત મનોહારિણી લાગી રહી છે. પ્રકૃતિની આ કુદરતી શોભા જોઈને એમણે ગોપીઓના સાથે રાસ રમવાનો વિચાર કર્યો. શ્રી કૃષ્ણે અત્યંત મધુર સ્વરમાં સંગીતનો મધુર રાગ છડ્યો જે વનિતાઓને અતિ પ્રિય હતો. ગીતનો મનોરમ ધ્વનિ સાંભળીને ગોપીઓ ઘર છોડીને નીકળી પડી અને બહુ જ ઉતાવળે તે સ્થાન પર આવી પહોંચી જ્યાં મધુસૂદન મોરલી વગાડી રહ્યા હતા. ત્યાં આવીને કોઈ ગોપી તો એમના સ્વરમાં સ્વર મિલાવીને ગાવા લાગી, કોઈ ધ્યાનથી સાંભળીને મનોમન ભગવાનનું સ્મરણ કરવા લાગી, કોઈ કૃષ્ણ કૃષ્ણ કહીને લજવાઈ ગઈ, કોઈ પ્રેમાંધ થઈને લજ્જાને તિલાંજલિ આપીને એમની બાજુમાં ઊભી રહી ગઈ, કોઈ ગોપી બહાર વડીલ વૃદ્ધોને જોઈને ઘરમાં જ રહી ગઈ અને નેત્ર બંધ કરીને તન્મય થઈને ગોવિંદનું ધ્યાન કરવા માંડી. ગોપીઓથી ઘેરાયેલા શ્રીકૃષ્ણ રાસલીલાનો આસ્વાદ લેવા ઉત્સુક હતા, માટે એમણે શરદના ચંદ્રમાની જ્યોત્સનાથી અત્યંત મનોરમ પ્રતીત થનારી એ રજનીનું સન્માન કર્યું. રાસનો આરંભ કરીને અને ગૌરવ પ્રદાન કર્યું. એ દરમિયાન શ્રીકૃષ્ણ અંતર ધ્યાન થઈને એમની વચ્ચેથી ક્યાંક ચાલ્યા ગયા. ગોપીઓના શરીર શ્રીકૃષ્ણની ચેષ્ટાઓને આધીન હતા. તેઓ ટોળે ટોળામાં પોતાના પ્રિયતમને શોધવા માટે વૃંદાવનમાં વિચરવા લાગી. એમના મનમાં માત્ર શ્રીકૃષ્ણના દર્શનની લાલસા હતી. તેઓ વૃંદાવનની ભૂમિમાં રાત્રિના સમયે શ્રીકૃષ્ણના ચરણ ચિહ્ન જોઈને એમને ચારે બાજુ શોધી રહી હતી. શ્રીકૃષ્ણની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરતી રહીને એમનામાં જ વ્યગ્ર થઈને બધી ગોપીઓ વૃંદાવનમાં વિચરવા લાગી. બહુ શોધવા છતાં ત્યાં જ્યારે શ્રીકૃષ્ણ ન મળ્યા ત્યારે એમના વિયોગમાં નિરાશ થઈને બધી યમુના તીટે આવી અને એમના મનોહર ચરિત્રોનું ગાન કરવા લાગી. દરમિયાન શ્રીકૃષ્ણ એમને આવતા દેખાયા. એમનું મુખકમળ ખીલેલું હતું. ત્રિભુવનના રક્ષક અને લીલાથી જ સર્વ કાંઈ કરનારા શ્રીકૃષ્ણને આવતા જોઈને કોઈ ગોપી ઘણા હર્ષથી ઉન્મત્ત બની ગઈ. એના નેત્ર પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા અને કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ એમ રટવા લાગી. કોઈએ ભ્રુકુટી વાંકી કરીને તેમના તરફ જોયું અને નેત્રરૂપી ભ્રમરો દ્વારા તેમના મુખકમળના સૌંદર્યનું પાન કરવા લાગ્યું. કોઈ ગોપીએ ગોવિંદને નિહાળીને પોતાના નેત્ર બંધ કરી દીધા અને તેમના સ્વરૂપનું ધ્યાન કરીને યોગારૂઢ જેવી પ્રતીત થવા લાગી. ત્યારે માધવે કોઈને પ્રિય વચન કહીને અને કોઈને કુટિલ ભ્રુભંગીથી નિહાળીને મનાવી લીધી. બધી ગોપીઓનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. પછી ઉદાર ચરિત્રવાળા શ્રીકૃષ્ણે રાસમંડળી બનાવી અને સગળી ગોપીઓ સાથે આદરપૂર્વક રાસલીલા કરી. તે સમયે કોઈ પણ ગોપી શ્રીકૃષ્ણની પાસેથી દૂર જવા ઈચ્છતી ન હતી. તેથી એક સ્થાન પર સ્થિર થઈ જવાના કારણે રાસોચિત મંડળ ન બની શક્યું. ત્યારે શ્રીકૃષ્ણે એક એક ગોપીનો હાથ પકડીને રાસમંડળની રચના કરી. તે સમયે એમના હાથનો સ્પર્શ પામીને દરેક ગોપીની આંખો આનંદથી મીચાઈ જતી હતી. ત્યાર પછી રાસલીલાનો આરંભ થયો. ચંચળ ચૂડીઓના ઝણકારની સાથે ક્રમશઃ શરદ ઋતુની શોભાના રમણીય ગીતો ગવાતા હતા. તે સમયે શ્રીકૃષ્ણ શરદ ઋતુના ચંદ્રમાનું એમની ચારુ ચંદ્રિકાનું અને મનોહર કુમુદ વનનું વર્ણન કરીને ગીત ગાતા હતા. પરંતુ ગોપીઓ વારંવાર શ્રીકૃષ્ણના નામનો જપ કરતી હતી. શ્રીકૃષ્ણ જેટલા ઊંચા સ્વરમાં રાસના ગીત ગાતા એનાથી બમણા સ્વરમાં સગળી ગોપીઓ ધન્ય કૃષ્ણનું ઉચ્ચારણ કરતી હતી. ભગવાન જ્યારે આગળ ચાલતા ત્યારે ગોપીઓ એમની પાછળ ચાલતી હતી અને જ્યારે એ પાછળની તરફ ઘૂમીને પાછા ફરતા ત્યારે તેઓ એમની સામે મુખ કરીને પાછળ હટતી હતી. આ પ્રમાણે તેનો અનુલોમ અને પ્રતિલોમ ગતિથી શ્રીહરિનો સાથ આપતી હતી. મધુસૂદન તે સમયે ગોપીઓની સાથે એવો રાસ રમ્યા જેના કારણે ગોપીઓને એમના વિના એક ક્ષણ પણ કરોડ વર્ષો જેવી પ્રતીત થવા લાગી. ભગવાન શ્રીકૃષ્ણ સૌના ઈશ્વર છે. એ ગોપીઓમાં એમના પતિઓમાં તથા પ્રાણી માત્રમાં નિવાસ કરે છે. તેઓ આત્મા રૂપે સમગ્ર વિશ્વને વ્યાપ્ત કરીને સ્થિત છે. જેમ સર્વ પ્રાણીઓમાં પંચ મહાભૂત અને આત્મા છે, તે જ પ્રમાણે ભગવાન પણ સૌને વ્યાપ્ત કરીને સ્થિત છે. એક દિવસ અડધી રાત્રિના સમયે જ્યારે શ્રીકૃષ્ણ રાસલીલામાં સંલગ્ન હતા, ત્યારે અરિષ્ટાસુર નામનો ઉન્મત્ત દાનવ વ્રજવાસીઓને ત્રાસ આપવા માટે સાંઢના રૂપમાં આવી પહોંચ્યો. એનું શરીર પાણીથી ભરેલા વાદળ જેવું કાળું હતું. સિંગડા તીક્ષ્ણ હતા, નેત્ર સૂર્ય જેવા તેજસ્વી દેખાતા હતા. એ પોતાની ખરીઓથી પૃથ્વીને વેદન કરી નાખતો હતો અને દાંત કચકચાવતો પોતાના બંને હોઠોને વારંવાર જીભથી ચાટતો હતો. તેની ખૂંધ અત્યંત કઠોર હતી અને તેને પૂંછડું ઉપર કરી રાખ્યું હતું. તેની ગરદન લાંબી અને મુખ વિશાળ હતું. વૃક્ષો સાથે ટક્કર લેવાના કારણે તેના લલાટમાં કેટલાક ઘાના ચિહ્નો હતા. સાંઢનું રૂપ ધારણ કરનારો તે દૈત્ય ગાયોના ગર્ભ પાડી નાખતો અને બધાને વેગપૂર્વક મારતો રહીને સદા વનમાં ફરિયા કરતો હતો. તેની આંખો બહુ વિકરાળ હતી. તેને જોઈને સમસ્ત ગોપ અને ગોપીઓ અત્યંત ભયથી વ્યાકુળ થઈ ગઈ અને કૃષ્ણ કૃષ્ણના પોકાર કરવા લાગી. તેમનો આર્તનાદ સાંભળીને શ્રીકૃષ્ણે તાલ ઠોકતા રહીને સિંહની જેમ ગર્જના કરી. તે સાંભળીને દુરાત્મા ઋષભસુર શ્રીકૃષ્ણની સામે દોડ્યો. તેની આંખો શ્રીકૃષ્ણના પેટને તાકી રહી હતી અને તેમની સામે જ સિંગડાનો અગ્રભાગ ઉગામી રાખ્યો હતો. એ મહાબળી દૈત્યને આવતો જોઈને શ્રીકૃષ્ણ ઉપેક્ષાપૂર્વક હસવા લાગ્યા અને પોતાના સ્થાનથી તલભર પણ પાછા ન હટ્યા. જેવો તે દૈત્ય નજીક આવ્યો, મધુસૂદને ઝટ તેના બંને સિંગડા પકડી લીધા અને પોતાના ઘૂંટણથી તેના પેટ પર પ્રહાર કર્યો. સિંગડા પકડાઈ જવાથી તે દાનવ હાલી ચાલી શકતો ન હતો. એનો અહંકાર અને બળ નષ્ટ થઈ ચૂક્યા હતા. શ્રીકૃષ્ણે તેની ગરદનને ભીનું કપડું નીચોવીએ તે રીતે નીચોવી નાખી અને એક સિંગડું ઉખાડીને તેનાથી તેના પર પ્રહાર કર્યો. તેનાથી તે મહાદૈત્ય મુખેથી રક્ત ઓકીને નિષ્પ્રાણ થઈ ગયો. તેના મરાઈ ગયા પછી ગોપોએ ભગવાન શ્રીકૃષ્ણની બહુ પ્રશંસા કરી. જેવી પૂર્વકાળમાં જંભાસુરના મરાઈ જવાથી દેવતાઓએ ઇન્દ્રની સ્તુતિ કરી હતી. અધ્યાય 75 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.